શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 27મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, રાજાએ ધર્મશાસ્ત્રને અનુસારે જ્યારે દંડવાયોગ્ય માણસને દંડ કરવાનો પ્રસંગ આવે ત્યારે સામે શત્રુ, મિત્ર કે પુત્ર હોય તો પણ એક સરખા ભાવે દંડ કરવો, અને તેમાં સ્મૃતિકારોના વચનમાં પરસ્પર વિરોધ આવે તે સમયે તેને સમાવવા અન્વય વ્યતિરેકરૂપ વૃદ્ધ વ્યવહારને આગળ રાખી ઉત્સર્ગ અપવાદાદિ લક્ષણવાળો ન્યાય છે તે બળવાન છે એમ જાણવું, તેમજ અર્થશાસ્ત્રની અપેક્ષાએ ધર્મશાસ્ત્ર છે તે પ્રબળ છે એવી મર્યાદા છે. હવે સ્મૃતિકાર એક હોવા છતાં પોતાના જ વચનમાં કોઈ સ્થળે પરસ્પર વિરોધ દેખાય તો તેમાં શું કરવું તેનો નિર્ણયકારક હેતુ તમને કહું છું. ભૃગુ, અત્રિ અને યાજ્ઞવલ્ક્યાદિ ઋષિમુનિઓએ રાજાઓને સાત્વિક, રાજસી અને તામસી ગુણોના અધિકારી જોઈ તેમજ તેઓની મનોવૃત્તિને જોઈ મનુષ્યોના હિતને માટે ભગવાનની ઈચ્છાથી સ્મૃતિ ગ્રંથોની રચના કરી છે. જેમ કે રજોગુણી અને તમોગુણી રાજાઓનો સ્વભાવ નિર્દયી હોવાથી તેના દ્વારા ઉગ્ર દંડની પ્રવૃત્તિ સહેજે થાય, જેમ કે કોઈએ ચોરી કરી હોય તો તેને મારી નાખવો, આવા મૃત્યુદંડની સજા કરવાનું વચન કોઈ જગ્યાએ કહ્યું હોય અને તેટલા જ ગુનામાં કોઈ જગ્યાએ સાત્વિક પ્રકૃતિનો આશ્રય કરી આજીવન કારાવાસ આપવાનું વચન લખેલું હોય ત્યારે પ્રાણવધ કરતા આજીવન કારાવાસના વચનને ઉત્તમ પક્ષ માની પ્રથમ સ્વીકારવું. આવી રીતે સર્વત્ર જાણવું, અર્થાત જેવી પ્રકૃતિના રાજા હોય તેને તેવા વચનોને અનુરૂપ સજા કરવાનું ગમે છે, છતાં પણ ધર્મનું શાસન કરતા વચનો અધિક બળવાન છે એમ જાણવું. સભાસદોએ સહિત રાજાએ સ્વસ્થ ચિત્તથી ધર્મ અધર્મનો વિચાર કરી ધર્મ મર્યાદાની વૃદ્ધિ થાય તે માટે જ શિક્ષા કરવા અપરાધીને દંડ આપવો, તેમાં રાજાએ માત્ર પોતાની બુદ્ધિથી દંડ ન આપવો પરંતુ સભાસદો સાથે વિચાર કરીને આપવો, તેમાં પણ દંડ કરવાથી પરને પીડા થાય છે એવી દયાવાળી દલીલ કરીને દંડવા યોગ્ય જનને છોડી દેવો નહીં, કારણ કે દંડ છે તે શિક્ષા માટે છે અને શિક્ષા છે તે અનુગ્રહ માટે છે, કારણ કે શિક્ષાથી માણસ ખરાબ માર્ગ થકી પાછો વળે છે અને તેનાથી બીજાને પણ શિક્ષા મળે કે આણે ચોરી કરી તો આટલી સજા ભોગવવી પડી, આપણે કરશું તો આપણી પણ આ હાલત થશે, આમ દંડથી દેશમાં ધર્મ વધતો રહે અને આ દંડનું નિર્માણ ધર્મની રક્ષા કરવા માટે સાક્ષાત રુદ્રદેવે કર્યું છે. જો રાજા આ દંડની પ્રવૃત્તિ અધર્મથી કરે તો એ રાજાના જ કુળનો વિનાશ થાય છે, અને જો ધર્મથી પ્રજાની શિક્ષા માટે જ દંડ કરે તો એ ધાર્મિક રાજાનું રાજ્ય વેરીજનો વિનાનું વૃદ્ધિ પામે છે. રાજા દંડવા યોગ્યને દંડ આપે નહીં તો પ્રજાને શિક્ષણ મળે નહીં, તેના કારણે પ્રજા પોતાની ઈચ્છા પ્રમાણે આચરણ કરવા લાગે છે, તેથી ધર્મ મર્યાદાનો નિશ્ચય ભંગ થાય છે. પૂર્વે બ્રહ્માદિ દેવતાઓએ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી તેથી ભગવાન શંકરે પ્રજાનું ધર્મ સંકર્ય નિહાળી કૃપા કરીને દંડનું નિર્માણ કર્યું છે. સાક્ષાત રુદ્ર સ્વરૂપ એવો આ દંડ જગતનું નિયમન કરવા માટે જ પ્રગટ થયો છે, અને સમર્થ એવા તેણે સર્વે જનોને પોતાની ધર્મ મર્યાદામાં પ્રવર્તાવ્યા પણ છે. આ દંડને બ્રહ્માદિ દેવતાઓએ જગતનું નિયમન કરવા આવકારેલો છે, અને પછી બ્રહ્માના પુત્રો મનુ આદિ અને ઇન્દ્રાદિ દેવતાઓ વૈવસ્વત આદિ દિક્પાળોએ પણ તેમની મર્યાદામાં રહી તેમને આવકાર આપ્યો છે. ત્યાંથી આવતા પૃથ્વી પરના સમસ્ત રાજાઓએ પણ તેમને આવકારેલો છે અને હજુ સુધી તેમનો આદર થાય છે. આ દંડની મૂર્તિનું સ્વરૂપ નીલકમળના પત્ર સમાન શ્યામ છે. તેમની ચાર દાઢો છે, ચતુર્ભુજ અને આઠ પાદવાળો તે દંડ અનેક નેત્રોને ધારણ કરે છે. તેમના શરીરના રોમ ખીલા જેવા ઊભા છે. મસ્તક ઉપર જટાજૂટ ધારણ કરનાર દંડની બે જીભ છે. રક્તમુખી તે સિંહના ચર્મને ધારણ કરે છે. આવા સ્વરૂપવાળો તે સર્વનો નિયામક દંડ સદાયને માટે પૂજનીય અને આવકારવા યોગ્ય છે. સર્વેના અંતરને જાણનારો અને તેથી જ સર્વના શુભ અશુભ કર્મનો સાક્ષી મૂર્તિમાન રૂપે હાથમાં ખડગ લઈ આ લોકમાં ફરે છે. દેવતાઓ, દૈત્યો અને પ્રજાપતિઓએ સહિત મનુષ્યો તથા નાગો પણ સદાય દંડના ત્રાસથી ભયભીત થઈ પોતપોતાની ધર્મમર્યાદાનો આશ્રય કરી સુખી થયા છે. જો આ લોકમાં દંડ ન હોત તો મનુષ્યો એકબીજાને પરસ્પર ખૂબ જ પીડા આપત, પરંતુ દંડના ભયથી કોઈ કોઈને મારતું નથી એ નક્કી છે. અને તે દંડથી રક્ષાયેલી પ્રજા રાજાને વૃદ્ધિ પમાડે છે. માટે રાજાએ પણ ધર્મની રક્ષા માટે આ દંડને સન્માનવો. પૂર્વે ધાર્મિક રાજાઓએ જે રીતે દંડને પ્રવર્તાવ્યો છે તે જ માર્ગને અનુસરીને જ વર્તવું, પરંતુ રાજાએ પોતાની રુચિ પ્રમાણે ન વર્તવું. દંડનું વિધાન માત્ર શિક્ષા માટે છે, પરંતુ કોઈ પ્રાણીના વધ માટે નથી. તેથી જ રાજાએ પ્રજાને શિક્ષા આપી સન્માર્ગે સ્થાપિત કરવી. ધાર્મિક રાજાએ દંડમાં વધ કરવા યોગ્ય બ્રાહ્મણોનો તથા વિષ્ણુ આદિ દેવચિહ્નોને ધારણ કરનાર પુરુષનો તથા અનાથનો અને ત્યાગી સાધુનો વધ કરવો નહીં. જો તેઓ બ્રહ્મ હત્યા આદિક મહાપાપને કરે, રાજાનો દ્વેષ કરે, તો તેઓના શરીર ઉપર પાપચિહ્નને સૂચવનારા ચિહ્નો કરી પોતાના દેશની હદ બહાર કાઢી મૂકવો. રણસંગ્રામમાં આવેલા આતતાઈ બ્રાહ્મણાદિકને પકડીને કેદખાનામાં રાખવા, પરંતુ તેઓને મારવા નહીં. રાજાએ જેમનો વધ કરવાથી પોતાની અપકીર્તિ થાય તેવા પુરુષને પણ યુદ્ધમાં મારવા નહીં, અને પોતાનાથી અસમાન પુરુષો સાથે યુદ્ધ કરવું નહીં, પોતાથી અતિ નીચાજનો સાથે પણ યુદ્ધ કરવું નહીં. થાકી ગયેલા, ભય પામતા, શસ્ત્ર પ્રહાર સહન ન થવાથી રુદન કરતા, બાળક, વૃદ્ધ, રોગી સામે પણ લડવા તત્પર થવું નહીં. તેમજ નિસ્સહાય, જાતિથી નિમ્ન, ભિક્ષુક, હું તમારો છું એમ બોલનાર, નપુંસક, નિઃશસ્ત્ર, બીજા સાથે યુદ્ધ કરતા, જોવા આવેલા, ઉન્મત્ત, બંદીજન, દૂત, પીઠ બતાવી ભાગનારા, કેશને છૂટા મૂકનારા, કેડમાં કચ્છ નહીં બાંધેલા, ભયથી નીચે બેસી ગયેલા, સારથી રહિતના, મરેલા ઘોડાવાળા, બે હાથ જોડી રક્ષા માંગનાર, વૃક્ષ પર ચઢી ગયેલા, પોતે કવચવાળો હોય ને સામે જો કવચ ન હોય તેવા, પાણી પીતા કે ભોજન કરતા, રાજા, અશ્વ, સારથી, હાથી અને બળદ, આ 34 જણાને યુદ્ધમાં રાજાએ ક્યારેય પણ મારવા નહીં. રાજાએ બ્રાહ્મણોને દંડ ન આપવો, કારણ કે રાજાઓનું ક્ષાત્ર તેજ બ્રાહ્મણ થકી ઉત્પન્ન થયેલું છે. જો મર્યાદાનું ઉલ્લંઘન કરી બ્રાહ્મણને દંડ આપે તો જળમાં પ્રવેશતા અગ્નિની જેમ બ્રાહ્મણમાં પ્રવેશતું ક્ષાત્ર તેજ શમી જાય છે. તેમજ માતા, પિતા, ગુરુ અને તપસ્વીને પણ ક્યારેય મૃત્યુદંડ ન આપવો. અને કોઈપણ જનોએ કોઈ પ્રકારે સમગ્ર જંતુમાત્રની સ્ત્રીઓને તાડન કરવી નહીં. વેદને જાણનાર તથા સ્નાતક બ્રાહ્મણ જો આજીવિકાના અભાવમાં ચોરીનું કર્મ કરે તો રાજાએ તે બ્રાહ્મણનું ભરણ પોષણ કરવું. સ્ત્રી, ગરીબ અને ત્યાગી સાધુ જો આજીવિકાના અભાવમાં ચોરી કરતા થાય તો તેઓનું પણ ભરણ પોષણ કરવું. જો તેઓ પોતાના જીવનને પર્યાપ્ત રાજાએ આપેલ આજીવિકા પ્રાપ્ત કરવા છતાં પોતાના ચોરી આદિકના કુકર્મથી પાછા ન વળે તો રાજાએ તેમના બંધુજનોની સાથે તેઓને પોતાના દેશમાંથી કાઢી મૂકવા શત્રુઓએ કહી મોકલાવેલા વચનોને કહેતા દૂતને રાજાએ ક્યારેય પણ મારવો નહીં, તે વચનો નિષ્ઠુર છતાં સહન કરવા, પરંતુ તેને સાંભળી ક્રોધિત થઈ દૂતને મારી નાખવો નહીં. પ્રસંગોપાત દૂતના લક્ષણ પણ જણાવું છું. સત્કુળમાં જન્મેલો, શીલ સંપન્ન, સદાચારી, વાચાળ, ચતુર, પ્રિયભાષી, યથાર્થવાદી અને પૂર્વા પરના અનુસંધાનની સ્મૃતિવાળો, આ સાત ગુણોએ યુક્ત હોય તે જ પુરુષ દૂત થઈ શકે છે. જો રાજા આ દૂતનો વધ કરે છે તો ધર્મભ્રષ્ટ થઈ નરકમાં પડે છે. દેવ મંદિર, બ્રાહ્મણ, રોગાદિકથી દુઃખી, ત્યાગી સાધુ અને અનાથની આજીવિકા વૃત્તિના સાધન જો રાજા હરી લે છે તો તે પોતાના મંત્રીઓએ સહિત કુંભીપાક નરકમાં પડે છે તેમાં કોઈ સંશય નથી. જે રાજા પોતે આપેલી કે બીજાએ આપેલી બ્રાહ્મણની આજીવિકા વૃત્તિના સાધનને હરે છે તો તે રાજા 60,000 વર્ષ પર્યંત વિષ્ટામાં કીડો થાય છે. જે મનુષ્યો અનાથ હોય કે દરિદ્ર હોય તેવા મનુષ્યો ઉપર તો રાજાએ કૃપા જ કરવી, તેઓને ક્યારેય પણ પીડવા નહીં. દુર્બળ મનુષ્યો આપણને શું કરનાર છે એમ સમજી તેઓનો અનાદર ન કરવો, કારણ કે તેમની દ્રષ્ટિ તો તેમને પીડા આપનાર સામે ઝેરની સમાન કહેલી છે. તેથી દુર્બળ વર્ગને ક્લેશ આપનાર રાજા પોતાના કુળને ભસ્મસાત કરે છે તેમાં કોઈ સંશય નથી. તદુપરાંત તેવા જનોની દ્રષ્ટિથી ભસ્મ થયેલું ફરી અંકુરિત થતું નથી, કેમ કે ગરીબને પીડનાર રાજાને દૈવનો દંડ જ મારી નાખે છે. જે રાજાના રાજ્યમાં બળવાન જનોથી પીડા પામેલા ગરીબ નિર્બળ મનુષ્યોનું રક્ષણ કરનાર જો કોઈ હોતું નથી તો તે દેશમાં રાજાનો વંશ મૂળે સહિત વિનાશ પામે છે. તેમજ બળવાન કોઈ પણ મનુષ્ય દુર્બળ જીવને પીડે છે તો તે અન્યાય જ બળવાનના કુળને મૂળે સહિત બાળીને ભસ્મ કરી દે છે. આવા દુર્બળ, દીન, અનાથ અને વૃદ્ધોના આંસુ લૂછવા, અન્નાદિકથી તેઓનું પોષણ કરવું અને પીડા આપનારાથી તેમનું રક્ષણ કરવું એ જ રાજાનો ધર્મ કહેલો છે. રાજાએ કામ, ક્રોધ, લોભ, ભય અને દ્વેષને વશ થઈ ક્યારેય પણ ધર્મનો ત્યાગ ન કરવો, કારણ કે સર્વે રાજાઓ ધર્મથી જ દિવ્યલોકને પામ્યા છે. હે વિપ્ર, તે હેતુથી જ આ લોકમાં યુધિષ્ઠિર આદિક મહાન ધાર્મિક રાજાઓએ પોતાનો ધર્મ છોડ્યો ન હતો. તેથી અત્યારે પણ આ લોકમાં તેઓની ઉજ્જવળ કીર્તિ વિસ્તરેલી દેખાય છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મા પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ રાજધર્મમાં દંડનું નિરૂપણ કર્યું. એ નામે 27મો અધ્યાય પૂર્ણ થયો.